શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 158 ગંગાદ્વાર એટલે કે હરિદ્વાર અને ત્યાંના વિભિન્ન તીર્થોનું મહાત્મય. મોહિની બોલી, દ્વિજશ્રેષ્ઠ, મેં તમારા મુખે કુરુક્ષેત્રનું ઉત્તમ મહાત્મય સાંભળ્યું છે. ગુરુદેવ, હવે ગંગાદ્વારના નામથી વિખ્યાત જે પુણ્યદાયક તીર્થ છે તેનું વર્ણન કરો. પુરોહિત વસુએ કહ્યું, ભદ્રે, રાજા ભગીરથના રથની પાછળ ચાલનારી અલકનંદા ગંગા સહસ્ત્ર પર્વતોને ચીરીને જ્યાં ભૂમિ પર ઉતર્યા છે, જ્યાં પૂર્વકાળમાં દક્ષ પ્રજાપતિ યજ્ઞેશ્વર ભગવાન વિષ્ણુનું યજન કર્યું હતું, તે પુણ્યપદ ક્ષેત્ર હરિદ્વાર જ છે, જે મનુષ્યોના સમસ્ત પાપોને નાશ કરનારું છે. પ્રજાપતિ દક્ષના તે યજ્ઞમાં ઇન્દ્રાદિ બધા દેવતાઓને બોલાવવામાં આવ્યા હતા અને બધા પોતપોતાના ગણો સાથે યજ્ઞમાં ભાગ લેવાની ઈચ્છાથી આવ્યા હતા. શુભે, તેમાં દેવર્ષિ, શિષ્યો, પ્રશિષ્યો સહિત શુદ્ધ અંતકરણવાળા બ્રહ્મર્ષિ તથા રાજર્ષિ પણ આવ્યા હતા. પિનાક પાણી ભગવાન શંકર સિવાય અન્ય સર્વ દેવતાઓને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. તે બધા દેવતાઓ વિમાનોમાં બેસીને પોતાની પ્રિય પત્નીઓની સાથે દક્ષ પ્રજાપતિના યજ્ઞોત્સવમાં જઈ રહ્યા હતા અને પ્રસન્નતાપૂર્વક પરસ્પર તે યજ્ઞના ઉત્સવનું વર્ણન કરતા હતા. કૈલાશ પર રહેનારા દેવી સતીએ તેમની વાતો સાંભળીને તેઓ પિતાનો યજ્ઞોત્સવ જોવા માટે ઉત્સુક થયા. તે સમયે સતીએ મહાદેવજીને તે ઉત્સવમાં જવાની પ્રાર્થના કરી. તેમની વાત સાંભળીને ભગવાન શિવે કહ્યું, દેવી, ત્યાં જવું કલ્યાણકારક નહીં થાય, પરંતુ સતીજી પિતાનો યજ્ઞોત્સવ જોવા માટે ચાલી નીકળ્યા. ભદ્રે, સતી દેવી ત્યાં પહોંચી તો ગયા, પરંતુ કોઈએ તેમને આવકાર ન આપ્યો. ત્યારે સતીએ ત્યાં જ પોતાના પ્રાણ ત્યાગી દીધા, તેથી તે સ્થાન એક ઉત્તમ ક્ષેત્ર બની ગયું છે, જે તે તીર્થમાં સ્નાન કરીને દેવતાઓ તથા પિતૃનું તર્પણ કરે છે તે દેવીના અત્યંત પ્રિય થાય છે. તેઓ ભોગ અને મોક્ષના મુખ્ય અધિકારી થઈ જાય છે. ત્યાર પછી દેવર્ષિ નારદ દ્વારા પોતાની પ્રિયા સતીના પ્રાણ ત્યાગના સમાચાર સાંભળીને ભગવાન શંકરે વીરભદ્રને ઉત્પન્ન કર્યા. વીરભદ્રે સંપૂર્ણ પ્રથમ ગણો સાથે જઈને તે યજ્ઞનો નાશ કરી દીધો. પછી બ્રહ્માજીની પ્રાર્થનાથી તુરંત પ્રસન્ન થઈને ભગવાન શંકરે તે વિકૃત યજ્ઞને પુનઃ સંપન્ન કર્યો. ત્યારથી તે તીર્થ સંપૂર્ણ પાતકોનો નાશ કરનારું અનુપમ તીર્થ થયું. મોહિની, તે તીર્થમાં વિધિપૂર્વક સ્નાન કરીને મનુષ્ય જે જે કામનાનું ચિંતન કરે છે તે અવશ્ય પ્રાપ્ત કરી લે છે. જ્યાં દક્ષ તથા દેવતાઓ યજ્ઞના સ્વામી સાક્ષાત અવિનાશી ભગવાન વિષ્ણુનું સ્તવન કર્યું હતું તે સ્થાન હરિતીર્થના નામે પ્રસિદ્ધ છે. મોહિની, જે માનવા હરિતીર્થ, હરિપદ તીર્થ એટલે હરિની પૈડીમાં વિધિપૂર્વક સ્નાન કરે છે તે ભગવાન વિષ્ણુનો પ્રિય તથા મોક્ષનો પ્રદાન અધિકારી થાય છે. તેનાથી પૂર્વ દિશામાં ત્રિયંગ નામે વિખ્યાત ક્ષેત્ર છે, જ્યાં બધા લોકો ત્રિપથગા ગંગાના સાક્ષાત દર્શન કરે છે. ત્યાં સ્નાન કરીને દેવતાઓ, ઋષિઓ, પિતરો અને મનુષ્યનું શ્રદ્ધાપૂર્વક તર્પણ કરનારા મનુષ્ય સ્વર્ગમાં દેવતાઓની જેમ આનંદપૂર્વક રહે છે. ત્યાંથી દક્ષિણ દિશામાં કનખલ તીર્થમાં રહે છે. ત્યાં દિવસ રાત્રિનો ઉપવાસ અને સ્નાન કરીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. દેવી, જ્યાં ત્યાં વેદોના પારંગત વિદ્વાન બ્રાહ્મણને ગોદાન કરે છે તે કદી વૈતરણી નદી અને યમરાજને જોતો નથી. ત્યાં કરેલા બધા હોમ, તપ અને દાન અક્ષય થઈ જાય છે. દેવી, ત્યાંથી પશ્ચિમ દિશામાં કોટી તીર્થ છે. ત્યાં ભગવાન કોટીશ્વરના દર્શન કરવાથી કોટીગણું પુણ્ય મળે છે અને એક રાત્રિ ત્યાં નિવાસ કરવાથી પુંડરિક યજ્ઞનું ફળ મળે છે. એ જ પ્રમાણે ત્યાંથી ઉત્તર દિશામાં સપ્ત સરોવર નામે વિખ્યાત ઉત્તમ તીર્થ છે. દેવી, તે સંપૂર્ણ પાતકોનો નાશ કરનારું છે. ત્યાં સપ્તઋષિઓના પવિત્ર આશ્રમ છે. તે બધામાં અલગ અલગ સ્નાન અને દેવતાઓને પિત્રોનું તર્પણ કરીને મનુષ્ય ઋષિલોકને પ્રાપ્ત થાય છે. રાજા ભગીરથ જ્યારે દેવનદી ગંગાને લઈ આવ્યા તે સમયે તે સપ્તઋષિઓના પ્રસન્નતા માટે તે સાત ધારાઓમાં વિભક્ત થઈ ગયા. ત્યારથી પૃથ્વી પર તે સપ્તગંગ નામક તીર્થ વિખ્યાત થઈ ગયું. ભદ્રે, ત્યાંથી પરમ ઉત્તમ કપિલાહ્રદ નામક તીર્થમાં જઈને જે બ્રાહ્મણને ગાયનું દાન કરે છે તેને હજાર ગોદાનનું ફળ મળે છે. ત્યાર પછી સંતનુના લલિત નામક ઉત્તમ તીર્થમાં જઈને વિધિવત સ્નાન અને દેવતા વગેરેનું તર્પણ કરીને મનુષ્યને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. જ્યાં રાજા સંતનુંએ મનુષ્ય રૂપમાં આવેલી ગંગાને પ્રાપ્ત કર્યા અને જ્યાં ગંગાએ દર વર્ષે એક વસુને જન્મ આપીને પોતાની ધારામાં તે બાળકોને નખાવી દીધા હતા. તે વસુઓનું શરીર જ્યાં પડ્યું ત્યાં વૃક્ષ પેદા થઈ ગયું. જે મનુષ્ય ત્યાં સ્નાન કરે છે અને તે ઔષધિને ખાય છે તે ગંગાદેવીની કૃપાથી કદી દુર્ગતિમાં પડતો નથી. ત્યાં ભીમગોળામાં જઈને જે પુણ્યાત્મા પુરુષ સ્નાન કરે છે ત્યાં લોકમાં ઉત્તમ ભોગ ભોગવીને શરીર છૂટ્યા પછી સ્વર્ગલોકમાં જાય છે. આ સંક્ષેપમાં તમને થોડા તીર્થોનો પરિચય આપવામાં આવ્યો છે જે આ ક્ષેત્રમાં બૃહસ્પતિના કુંભ રાશિ પર અને સૂર્ય મેષ રાશિ પર હોય ત્યારે સ્નાન કરે છે તે સાક્ષાત બૃહસ્પતિ અને બીજા સૂર્યની જેમ તેજસ્વી થાય છે. પ્રયાગ વગેરે પુણ્યતીર્થમાં તથા પૃથોદક તીર્થમાં જઈને જે વારુણ મહાવારુણ તથા મહામહાવારુણ યોગમાં વિધિપૂર્વક સ્નાન કરે છે તે બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે. સંક્રાંતિ, અમાવસ્યા, વ્યતિપાત, યુગાદિ તિથિ તથા કોઈ પણ પુણ્ય દિવસે જે ત્યાં થોડું પણ દાન કરે છે તે કરોડગણું થઈ જાય છે. જે માનવ દૂર રહીને પણ ગંગા દ્વારનું સ્મરણ કરે છે તેની સદગતિ થાય છે. મનુષ્ય શુદ્ધ ચિત્તે હરિદ્વારમાં જે જે દેવતાનું પૂજન કરે છે તે દેવતાઓ પરમ પ્રસન્ન થઈને તેની ઈચ્છાઓને પૂર્ણ કરે છે. જે ગંગા ભૂતળ પર આવી છે તે જ તપસ્યાનું સ્થાન છે, એ જ જપનું સ્થળ છે અને એ જ હોમનું સ્થાન છે. જે મનુષ્ય નિયમપૂર્વક રહીને 3 સમય સ્નાન કરીને ત્યાં ગંગા સહસ્ત્રનો નામનો પાઠ કરે છે તે અક્ષય સંપત્તિ પામે છે. મહાભાગે જે નિયમપૂર્વક ભક્તિભાવે ગંગા દ્વારમાં પુરાણ સાંભળે છે તે અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. જે શ્રેષ્ઠ માનવ હરિદ્વારનું મહાત્મય સાંભળે છે અથવા ભક્તિભાવથી તેનો પાઠ કરે છે તે પણ સ્નાનનું ફળ પામે છે. અધ્યાય 158 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.